નિકુલ મરેલો પડ્યો છે, છતાં સહદે ને જળ ભાઈવું કેમ હશે? તમે વિચાર કરો, નિકેલ નું મૃત શરીર પડ્યું છે, ગમે એટલી તરસ લાગી હોય, પોતાનો ભાઈ મરી ગયો છે, અને આવા લોકો પાંડુના પુત્રો, છતાંય સહદેવ ખુશીથી પાણી પીવે? તમે શું કયો એને? એ સહદેવ ની વાત જવા દો, જવા ક્યાંથી દે? શાસ્ત્રવેતા છે, સહદેવ એટલે પ્રકાંડ વિદ્વાન, શાસ્ત્ર નો જાણકાર માણસ. પોતાનો સગો ભાઈ મરી ગયો છે, માદરીનો દીકરો, પોતાનો એક ઉદરનો દીકરો, એક માતાનો, અને છતાંય સહદેવ આરામથી જળ પીવા જાય છે. ચેતવે છે માઇલો, તોય તોય જળ પીવા જાય છે. એની વાત જવા દો, ભીમ આવ્યો, છતાંય એને આ બે ભાઈ, એકને મરેલા નહીં, બંનેને મરેલા જોયા, તોય પાછા જળ પીવા ઉપડ્યા. એની વાત જવા દો, ત્રણેય મરી ગયા, વિચારવાન અર્જુન જેવા આવ્યા. અર્જુન થી આગળ કોણ હોય કે જે ગીતા જ્ઞાન નો સામો પહેલું પાત્ર કહેવાય? એ અર્જુન ત્રણ ભાઈઓને મરેલા જોવે અને છતાંય પેલું પાણી પીવા દોડે. બસ આ મોહ છે, મરેલા જોવે બાંધવને બાળી આવીને રે ભાઈ સંભાળે ભાગ, મિલકતનો તે માલિક બને આરે એથી આશ્ચર્ય અથા અંતે જાવું ઉઠી એકલા. આ સંત નંદ સંતોએ સાવ સીધી ભાષામાં લખી લો. આનાથી મોટું આશ્ચર્ય કયું કે પોતાના ભાઈઓને બાળીને આવીને સળગાવી સીધો જ મિલકતને વેચણીમાં પડી જાય અને બધી મિલકતનો માણક માલિક થઈને બેસી જાય. પણ એને એમ થાય છે કે આ મરી ગયો તો હું મરી જવાનો છું, એ નથી થતું. એના જેવું કોઈ બીજું આશ્ચર્ય નથી. શેષા સ્થાવરમ ઈચ્છંતિ, એ મરી ગયો એને અગ્નિ સંસ્કાર કરે છે, નજર સામે કરે છે, તો પોતાને એમ છે, નહીં એમ થવું જોઈએ હું મરી જવાનો છું ભાઈ, એને એમ છે હું તો મરવાનો જ નથી. આનાથી કોઈ મોટું આશ્ચર્ય નથી. અને અત્યારે આપણે સાંભળીએ છીએ, આપણે કેટલાય ને આમ, એક જણા અમારા જૂના સંતોની વાત છે, જુનાગઢ દેશની વાત છે, કહેવાય નહીં પણ કહી દઈ, તમ કોઈને કહેતા નહીં, નહીં કયો ને, હા બસ હાવ ખાનગી, ભલે ટેકમાં થાય રેકોર્ડ, તમે કોઈને કહેતા નહીં. હવે ત્યાં એક સાધુ ધામમાં ગયા, ચોમાસાનું ટાણું, બહુ વર્ષો પહેલા બનેલી વાત, અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજા કહેતા. તો પછી ચિત્તા સળગાવવાની હોય પણ એ જેને ગોઠવતા આવડે આવી સિઝનમાં એને જ ફાવે, અને એવી સરખી ગોઠવાય તો જ અગ્નિ લાગે, નહીંતર એવી સિઝનમાં ચોમાસે ભેજવાળી સ્થિતિમાં જલ્દી ચિત્તા સળગે નહીં. એ પાછી આવડક અમુકને જ હોય ચિત્તા ગોઠવવાની. હવે જે સાધુને ચિત્તા ગોઠવતા આવડે એને કોણ જાણે, કાંઈક વાંકું પીડ્યું છે તો એ ત્યાં સામે બેઠો આમ લુગડું બાંધી અને બેસી ગયો, ઉભો જ ન થાય. કોઈ કીધું કે સ્વામી તમે જરે ગોઠવ, ના ના મહેનત કરી લેવા દો, મહેનત કરી લેવા દો, સામે ચિત્તા ગોઠવાય છે છતાં જ્ઞાન થતું નથી. પછી કોઈ આવીને બહુ હાથ જોડીને કીધું, મા બાપ આ લગાવી અગ્નિ તોય ઠરી ગઈ, બીજી વાર લગાવી તોય ઠરી ગઈ, તમને વિનંતી કરીએ છીએ તમે જરા કરી દો ને. એટલે ઊભા થયા, જેવું ગોઠવવા માંડ્યા ત્યાં કોઈએ કીધું, જોજો હરખું ગયો, હવે એમાં શું જોવાનું, આવા તો 60 ને હળગાવી નાખ્યા, પણ જ્ઞાન થતું નથી. સ્મશાનમાં વૈરાગ્ય ઓછો હોય છે, ચિત્તા સળગતી હોય, બધા જ બેઠા હોય અને સૌ વાતું કરતા હોય, એમ જ કરતા, અરે હા હાજા હારા હતા, ફાટ દઈને ફૂટી ગયા. ત્યાં એક જણો બોલ છે, કાલ મારી સામે બજારે મળ્યા હતા, ઓટલે બેઠા, ખિસ્સામાંથી હોપારી કાઢી, આ ખિસ્સામાંથી હુડી કાઢી, આમ હાથમાં લઈને વાતરી, મને બકડો ભરાયો, બીજો બકડો એને ભીરો, હું મેદાની વાત કરી, આજે તો જો ભૈયા કે. અરે ભાઈ ત્યાં બીજો કે, ભાઈ આમાં તો એવું છે, એ ઓલા પૂનાભાઈ વ્યા ગયા, નાથાભાઈ વ્યા ગયા, મકનભાઈ વ્યા ગયા, બધા એને વ્યૂ જવું છે, ખાલી હાથે છે ભાઈ, દુનિયા તો હા આવી છે, કાંઈ હારે આવતું નથી. આવી વૈરાગની વાતો થાય, આપણને એમ થાય કે બધા સીધા ગિરનારમાં જવાના છે, એવી વૈરાગની વાતો થાય. ભાઈ ભગવાન સિવાય બીજું બધું ખોટું છે, કાવડિયા હોય, રૂપિયાના ભૂંગળા બધા પીડાર્યા છે, કાંઈ હારે આવતું નથી ભાઈ, આ બાપા વૈયા ગયા, એના છોકરા હાટું મથી મથીને થાક્યા, પણ એના છોકરા એ કાંઈ એના થોડા થાય છે, એ છેલ્લી અવસ્થામાં દુખી દુખી કરી નાખ્યા. આ હમણાં કે પૂરી બાઈ 3 અઠવાડિયા પેલા ગુજરી ગયા, એના છોકરાઓએ એની વાહે જુવાર ખોબે ને ધોબે ઉડાડી હો, બીજો કે બહુ ઉડાડી હો, આખી બજારમાં જુવાર ઉડાડી 5 ગુણી જુવાર ઉડાડી, ત્યાં ત્રીજો બોલ્યો કે એટલી જુવાર ડોસીને દીધી હોત ને તો હજી બેઠી હોત, આ ભૂખી મરી ગઈ. પાછળ ઉડાડ્યાનો અર્થ શું? એમ વૈરાગ્ય થાય પૂરેપૂરો સ્મશાનમાં થાય. શાસ્ત્રમાં લખ્યું સ્મશાન અંતે, એટલે એક સ્મશાન વૈરાગ્ય નામ આવ્યું છે, સ્મશાન વૈરાગ્ય. બધાને એમ થઈ જાય કઈ નથી. મેં પહેલી વાર જયારે એક એક્સિડન્ટ જોયું તો 3 દિવસ સુધી ભાવ્યું નહીં, આમ ભયું જવા. ભાજનરાજા એ પહેલી વાર જોયું તો ન વૈરાગ્ય વનમાં, ક્યાં બંદૂક માર્યા, તીર માર્યા, તલવાર માર્યા, ભાલો માર્યા, માણસ મરી જાય, પણ આ ઊંટીઓ હાલતા હાલતા મરી જાય, એ આશ્ચર્ય હતી. એને એમ થયું કે હા તમારું આમ થાય તો જંગલમાં વિયો ગયો બાદ છે, એને જ્ઞાન થઈ ગયું. સ્મશાનમાં વૈરાગ્ય થઈ જાય છે, પણ જેવા સ્નાન કરે કે વાત પૂરી. અને આજનો તો એટલો બધો સંવેદનહીન સમાજ થઈ ગયો છે કે ચિત્તા સળગતી હોય ને આજુબાજુ બધા બેઠા હોય, નાસ્તા પાણી કરતા હોય છે, ત્યાં સ્મશાનમાં જ જમણવાર હોય, સ્મશાનમાં નાસ્તા કરતા હોય, વ્યવસ્થા ત્યાં જ રાખી હોય, બધા ત્યાંથી ઉઠી ઉઠીને પાછા બધા હોય અને ઘેરે જવાના હોય. કેમ? કઈ મોતનો બોધ થાય છે? ક્યારે મરી જવાનું છે? આપણે રહેવાનું નથી, આપણે હવે કાલ સવારે નીકળી જવાના છે. કોઈને કઈ ભાન થતું નથી, આટલો સમાજ નિઠુર થઈ ગયો છે. એટલે એ જો વૈરાગ એ ટાણે જે પ્રગટે એ રહી જાય તો કામ થઈ જાય. કબીર ને મળવા આવ્યો ને એક જણો, એ કીધું કે મારે કબીર સાહેબ ને મળવું છે કાશીમાં. એટલે એમના ઘરે હતા, કબીર નહોતા, એટલે કીધું કે એ તો એક આડોશમાં ગુજરી ગયા છે, મરી ગયા છે, તો એને અગ્નિ સંસ્કાર કરવા સ્મશાનમાં ગયા છે. તો કે મારે તો બહુ ઉતાવળ છે, તો તમે ત્યાં જાઓ અને સ્મશાને તમને મળી જશે, ઉતાવળ હોય તો મળી લ્યો ત્યાં. પેલો કે પણ હું તો પહેલી વાર આવું છું, હું કબીરને કઈ રીતે ઓળખું કે આ કબીર છે? સ્મશાનમાં બહુ પૂછતાછ કરવી મને ઠીક નથી લાગતું, ઉચિત નથી લાગતું. એટલે ઓળખાણ એમના પત્નીએ, ધર્મપત્ની બહુ સરસ આવે, તમે જાઓ, જેને માથે જ્યોત જલતી હોય ને એ કબીર, આ જ્ઞાનની જ્યોત જલતી હોય એ કબીર. એટલા કે બહુ આશ્ચર્ય છે, આવ્યા સ્મશાને. પણ ભાઈ એનાથી પરમ આશ્ચર્ય એ, જેટલા આભડવા આવ્યા હતા સ્મશાનમાં, બધાને માથે જ્યોત. એનો અર્થ શું છે? સ્મશાનમાં બધાને જ્ઞાન થાય છે, બધાને વૈરાગ્ય થાય છે, કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, એટલે નાહક ના મરો છો, બધા મથી રે, કોઈ કોઈનું નથી રે, અને ગયાના કોઈ સમાચાર નથી રે, કોઈ કોઈનું નથી રે, મનથી માને બધા અમારા, આવું બધું છે, પણ પછી કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. એટલે પેલો મૂંઝાઈ ગયો કે આમાં કબીરને કેમ ઓળખો. પછી એક જણાને બાજુમાં લઈને પૂછ્યું, મને આવી રીતે ઘરેથી કહ્યું ને, બધાને જ્યોત જલે છે, આમાં કબીર ક્યાં? તો કે તમારી વાત સાચી, અહીંયા બધાને જ્યોત જલતી હોય, પણ આ બધા ઉઠે, ગંગામાં સ્નાન કરે, નીકળે, ઘર તરફ જાય, અને પછી જેના માથે જ્યોત જલતી હોય ને એને કબીર સમજજો. અને એ બધા નાયા ત્યારે એક ટૂંકી પોતડી વાળો માથે મુંડન શુક્લકડી શરીર, એને માથે જ્યોત જલતી હતી, એના પગ પકડી લીધા, ને એ મહાત્મા કબીર હતા, બીજા કોઈ નહીં. સ્મશાનમાંથી નીકળ્યા પછી વૈરાગ્ય થાય તો ખરો છે, પણ બીજાના મોતમાં પોતાનું મોત જોઈ લે. રડતા હતા ને બધા જનાજાને લઈ જતા ને, નનામી લઈ જતા હોય ને શબને, તો બધા રડતા હતા, જનાજો બોલ્યો, નનામી બોલી, રોતે ક્યું હો, ઠહેરીએ અભી આતા હું, મારે તો અપ ડાઉન કરવાના ધંધા છે, આ હમણાં જ આવું છું તમારા માટે, હમણાં પાછો આવું છું, આમાં રડવાનું શું છે, હમણાં હું તમને લેવા માટે આવીશ. પણ આપણે સાંભળતા નથી, બીજાના મોતમાં આપણું મોત જોતા નથી, એટલે હરિભજન થતું નથી. પણ જે એને સમજી જા તો પળપળ થાય. એક એક બે નાની વાત કરી દઉં, પછી મજાની વાત તો આના પછી જ આવે છે, પણ આપણો સમય હવે પૂરો થશે. એકનાથની પાસે એક જણો આવ્યો, એમણે કીધું કે બાપજી તમને જ્યારે જોઈએ ત્યારે આમ પરમ સુખી ને પરમ શાંત દેખાવ, અને નિર્મળ જીવન, પરમ શાંતિ. આવી શાંતિ અમને કેમ મળે? એકનાથજીએ કીધું, ભાઈ શાંતિની વાત મૂક, તું આમ વાત કરતો હતો ને, આમ વાત કરતો હતો ને હા, ત્યારે મેં તારા હાથની રેખા જોઈ લીધી, તારું આયુષ્ય જ 7 દિવસનું છે અને તું આવી વાત લઈને બેઠો છો, તું રહેવાનો જ નથી. 7મે દાડે આવતા મંગળવારે તારું શ્રીપતિ શ્રીધરમ અચ્યુતમ કેશવમ થઈ જવાનું છે. ઓલાને પરસ્યો વળી ગયો. શું અને સાધુ ખોટું બોલે નહી? આપણે કીધું હતું ને, હા સાધુ ખોટું થોડા બોલે. પેલો ઉભો થઈને ભાગ્યો કે આમાં સમય બગાડાય નહીં. ગયા પણ એને થઈ ગયો, ઓહો 7 જ દાડા છે. ઘરે જઈને સીધું તેમના પત્નીની માફી માગી કે મેં તને બહુ દુઃખી કરી, જીવતા તને જાણ્યો નહીં, આવી છે મારા જેવો કોઈ અભાગ્ય નહીં, મારાથી કંઈ બોલું સર્યું છે, અને તમારી જે કંઈ ઈચ્છા હોય તો લ્યો આ રૂપિયા ખરીદી લ્યો અને રાજી રહ્યો અને મને આશીર્વાદ દેજો. છોકરાઓને કીધું મેં તમને બહુ કંદડ્યા છે. પાડોશીમાં પગે લાગી ગયો, ભાઈઓને પાછી આવ્યો, બધાની માફી માગીને બસ આખો દી બેસીને હરિભજન કરે. આજ આવ્યું, તે દી આવ્યું, આજ આવ્યું, કાલે આવ્યું. બીજી વાત નહીં, કોઈ છોકરા ધંધાનું પૂછે, હવે મને કાંઈ પૂછતા નહીં, આમ દેખાય છે. અને ભાઈ શનિવાર રવિવાર સોમવાર ને મંગળવાર, મંગળવારે તો બસ હે હરિ ગોવિંદ, હે હરિ ગોવિંદ, હવે તું કરી ખરી, હે હરિ ગોવિંદ તું કરી ખરી. જપ કરે ભાઈ મંગળવાર ને એમ, થી હમણાં રાતે જાશું, રાતે જાશું, જાતા જાતા તો બુધવાર નું સવાર થઈ ગયું, બાબો મર્યો નહીં. અને એકનાથ ઉપર ખીજાણો, સીધો લાકડી લઈને ગયો મહાત્મા ની પાસે જઈને લાકડી પછાડી, કા બુધવાર થઈ ગયો, લે તું ના મર્યો. હેરાન કરી મૂક્યો, હેરાન નહીં ભાઈ, 7 દિવસ તમને મોતના મેં કીધા હતા, બરાબર છે, પણ બચી ગયો હશે. તું અહીં મારી પાસે આવીને મારી નજર પડી ગયો અને કદાચ આયુષ્ય મળી ગયું હોય, લે ઠીક છે, કાંઈ વાંધો નહીં, પણ મને તું એ કે 7 દિવસમાં તે કર્યું શું, કેટલું ખોટું કર્યું, કેટલા કાળા ધોળા કર્યા, કેટલા ને હેરાન કર્યા, એવું કઈ તે શું કર્યું? અરે એની વાત કરવાની ક્યાં કરો છો, બધાની માફી માગી લીધી. બીજું શું કર્યું? કઈ દુકાનદાર કઈ કર્યું નથી, માળા જ કરી છે, બસ માળા જ કરી છે ને. કેમ કરી? મને મોત સામે દેખાતું, બસ તે મને પૂછ્યું હતું ને, તમને આટલી પરમ શાંતિ કેમ વર્તે છે, હું નજર સામે મોત રાખું છું ને, એટલે હરી સિવાય મને બીજું કઈ સાંભળતું, બાકી મને ખબર છે તું કઈ મરવાનો નથી, તમ તમારે તું જીવિત જ છે રે, હજી રહેવાનો છો, ઘણું જીવવાનું છો, આયુષ્ય બહુ લાંબી છે, પણ 7 દિવસમાં તને મોત સામે રહ્યું તો ખોટું કર્યું નહીં, હરિનું ભજન કર્યું એમ હું પળ પળ મોતને સામે જોઉં છું, એટલે હરિ ભજન સિવાય બીજું કાંઈ થતું નથી, એટલે મને પરમ શાંતિ વર્તે છે. એમ મોતને જોઈએ તો હરિભજન થાય, ઘટ પણ આવે ત્યારે હરિભજશું, એ મૂળ છે. આ ઘડીએ આ પળમાં મહારાજ કે મરી જવાનું છે એમ વિચારીને જે હરિભજન કરે એ ડાયો છે, ને એમ ન કરે તો મહામૂળ છે. શા માટે? કારણ કે મોત આવશે તારે, ભજન સિવાય બીજું કઈ કામ આવવાનું નથી. કેમ? શંકરાચાર્ય એટલે કહ્યું છે, શું કહ્યું? વજ ગોવિંદમ, વજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મોઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતે દુઃખય કરણે. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. એટલે વૃદ્ધાવસ્થાએ ભજન કરવું જોઈએ એમ જે ન સમજે તે મૂઢ, અને વૃદ્ધાવસ્થાએ ભજન કરવું જોઈએ એમ જે સમજી જાય એ મહામૂઢ. ન સમજે એ મૂઢ અને સમજે એ મહામૂઢ, કારણ કે વૃદ્ધાવસ્થાનો કોઈ આપણને ગેરંટી મળેલી નથી. ગમે ત્યારે મોત આવે, માટે આ ઘડીને આ પળથી ભજન કરવા માંડવું તો આપણે ડાહ્યા છીએ. પણ ભજન શા માટે કરવું એ બધું હજી આ પહેલા શ્લોકની અંદર જ બહુ બહુ બધું સમાયેલું પડ્યું છે. એ જેટલું ક્લિયર થશે ને એટલા પછીના બધા કોરાકટ થઈ જશે, એટલે હજી આપણે એના ઉપર થોડી વાત લેવાની છે. પણ હવે જે શેષ વાતો છે એ પછીના શુક્રવારે આપણે લઈશું. સહજાનંદ સ્વામી મહારાજ. ડુકરી કરણે બહુ મેજિક બોક્સ જેવું છે, ઘણી બધી વસ્તુઓ સમાવીને બેઠું છે.

તો મોટા મોટા સુખી બંગલા કમોડ વાળા જે આ જાજરુ થયા ને ખુરશી ટાઈપના હે બેઠક વાળા, તો ત્યાં જઈએ ને તો એ જાજુરીની બિલકુલ બાજુમાં હાથાટ ખાના